વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 24મો સર્ગ. શ્રીરામે તાત્કાલિક શુકનો દ્વારા રાક્ષસોનો વિનાશ અને પોતાના વિજયની શક્યતા વિચારીને સીતા સહિત લક્ષ્મણને પર્વતની ગુફામાં મોકલવા અને યુદ્ધ માટે તૈયાર થવું. પ્રચંડ પરાક્રમી ખર જ્યારે શ્રીરામના આશ્રમ તરફ ચાલ્યો ત્યારે ભાઈ સહિત શ્રીરામે પણ એ જ ઉત્પાદ સૂચક લક્ષણોને જોયા. પ્રજાના અહિતનું સૂચન કરનારા એ મહાભયંકર ઉત્પાતોને જોઈને શ્રીરામચંદ્રજી રાક્ષસોના ઉપદ્રવનો વિચાર કરીને ઘણા ક્રોધે ભરાઈ ગયા અને લક્ષ્મણને આમ કહેવા લાગ્યા, મહાબાહુ, આજે મોટા મોટા ઉત્પાતો પ્રગટ થઈ રહ્યા છે, એ તરફ નજર કરો. સમસ્ત પ્રાણીઓના સંહારની સૂચના આપનારા આ મહાન ઉત્પાતો અત્યારે આ સઘળા રાક્ષસોના સંહાર કરવા માટે ઉત્પન્ન થયા છે. આકાશમાં જે ગધેડા જેવા ધૂળિયા રંગના વાદળો આમ તેમ જઈ રહ્યા છે એ પ્રચંડ ગર્જના કરતા કરતા લોહીની ધારા વરસાવી રહ્યા છે. યુદ્ધ કુશળ લક્ષ્મણ, મારા બધા બાણો ઉત્પાતના કારણે પ્રગટ થયેલા ધુમાડાથી જોડાઈને યુદ્ધ માટે જાણે આનંદિત થઈ રહ્યા છે. તથા જેમના પૃષ્ઠભાગમાં સોનું મઢેલું છે એ મારા ધનુષ્ય પણ પ્રત્યંચા સાથે જોડાઈ જવા માટે પોતે જ પ્રયત્નશીલ જણાઈ રહ્યા છે. અહીં જેવા જેવા વનચારી પક્ષીઓ બોલી રહ્યા છે એનાથી આપણા માટે ભવિષ્યમાં અભય અને રાક્ષસો માટે પ્રાણ સંકટ પ્રાપ્ત થવાની સૂચના મળી રહી છે. મારી આ જમણી ભુજા વારંવાર ફરકીને એ વાતની સૂચના આપે છે કે થોડી જ વારમાં મહાયુદ્ધ થશે એમાં શંકા નથી. શૂરવીર લક્ષ્મણ, પરંતુ નજીકના ભવિષ્યમાં જ આપણો વિજય અને શત્રુનો પરાજય થશે, કેમ કે તમારું મુખ શોભાયમાન અને પ્રસન્ન દેખાય છે. લક્ષ્મણ, યુદ્ધ માટે તૈયાર થતી વેળાએ જેમનું મુખ નિસ્તેજ ઉદાસ થઈ જાય છે એમનું આયુષ્ય નષ્ટ થઈ જાય છે. ગર્જના કરતા રાક્ષસોનો આ ઘોર અવાજ સંભળાઈ રહ્યો છે તથા ક્રૂર કર્મી રાક્ષસો દ્વારા વગાડવામાં આવતી ભેરીઓનો ભયંકર ધ્વનિ કાને પડી રહ્યો છે. પોતાનું કલ્યાણ ઈચ્છતા વિદ્વાન પુરુષે આપત્તિની આશંકા હોય ત્યારે એમાંથી બચવાનો ઉપાય પહેલાથી જ કરી લેવો જોઈએ. તેથી તમે ધનુષ્ય બાણ ધારણ કરીને વિદેહ કુમારી સીતાને સાથે લઈને પર્વતની પેલી ગુફામાં ચાલ્યા જાઓ જે વૃક્ષોથી આચ્છાદિત છે. વત્સ, તમે મારા વચનને પ્રતિકૂળ કાંઈ કહો કે કરો એવું હું ઈચ્છતો નથી. મારા ચરણોના સમ આપીને કહું છું કે તમે સત્વરે ચાલ્યા જાઓ, એમાં શંકા નથી કે તમે બળવાન અને શૂરવીર છો અને આ રાક્ષસોનો વધ કરી શકો છો. છતાં પણ હું પોતે આ નિશાચરોનો વધ કરવા ઈચ્છું છું, તેથી તમે મારી વાત માનીને સીતાને સુરક્ષિત રાખવા માટે આને ગુફામાં લઈ જાઓ. શ્રીરામચંદ્રજી નામ કહેવાતી લક્ષ્મણ ધનુષ્ય બાણ લઈને સીતાની સાથે પર્વતની દુર્ગમ ગુફામાં ચાલ્યા ગયા. સીતા સહિત લક્ષ્મણના ગુફામાં ચાલ્યા ગયા પછી શ્રીરામચંદ્રજીએ આનંદની વાત છે કે લક્ષ્મણે તરત જ મારી વાત માની લીધી અને સીતાની રક્ષાનો યોગ્ય પ્રબંધ થઈ ગયો એમ કહીને કવચ ધારણ કર્યું. પ્રજ્વલિત અગ્નિની જેમ પ્રકાશિત થનારા એ કવચથી વિભૂષિત થઈને શ્રીરામ અંધકારમાં પ્રગટ થયેલા મહાન અગ્નિદેવની જેમ શોભવા લાગ્યા. પરાક્રમી શ્રીરામ મહાન ધનુષ્ય અને બાણ હાથમાં લઈને યુદ્ધ માટે અડીકમ ઊભા થઈ ગયા અને પ્રત્યંચાના ટંકારથી સઘળી દિશાઓને ગુંજવવા લાગ્યા. ત્યાર પછી શ્રીરામ અને રાક્ષસોનું યુદ્ધ જોવાની ઈચ્છાથી દેવો, ગંધર્વો, સિદ્ધો અને ચારણો વગેરે મહાત્મા ત્યાં એકઠા થઈ ગયા. એમના સિવાય જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ બ્રહ્મ શિરોમણી પુણ્ય કરતા મહાત્મા ઋષિઓ છે એ બધા ત્યાં ભેગા થઈ ગયા. અને એક સાથે ઊભા રહીને પરસ્પર આમ કહેવા લાગ્યા, ગાયો, બ્રાહ્મણો અને સમસ્ત લોકનું કલ્યાણ થાવ. જેમ ચક્રધારી ભગવાન વિષ્ણુ યુદ્ધમાં સગળા શ્રેષ્ઠ અસુરોને પરાસ્ત કરી દે છે, એ જ રીતે આ સંગ્રામમાં શ્યામચંદ્રજી પુલત્સ્યવંશી નિશાચરો પર વિજય પ્રાપ્ત કરે. આમ કહીને એ બધા ફરી એકબીજાની સામે જોતા રહીને બોલ્યા, એક બાજુ ભયંકર કર્મ કરનારા 14,000 રાક્ષસો છે અને બીજી બાજુ એકલા ધર્માત્મા શ્રીરામ છે, પછી આ યુદ્ધ કેવી રીતે થશે? આવી વાતો કરતા રાજર્ષિઓ, સિદ્ધો, વિદ્યાધરો વગેરે દેવ યોનિગણ સહિત શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ તથા વિમાનમાં બેઠેલા દેવતાઓ કુતૂહલવશ ત્યાં ઊભા રહી ગયા. યુદ્ધના મોખરે વૈષ્ણવ તેજથી આવિષ્ટ થયેલા શ્રીરામને ઊભેલા જોઈને એ સમયે બધા પ્રાણીઓ એમનો પ્રભાવ ન જાણવાને કારણે ભયથી વ્યથિત થઈ ગયા. અનાયાસે જ મહાન કર્મ કરનારા તથા રોષે ભરાયેલા મહાત્મા શ્રીરામનું એ રૂપ કોપાયમાન રુદ્રદેવ જેવું અનુપમ લાગતું હતું. જ્યારે દેવતાઓ, ગંધર્વો અને ચારણો પૂર્વોક્ત રૂપે શ્રીરામની મંગળ કામના કરી રહ્યા હતા, એ જ સમયે ભયંકર ઢાલ, તલવાર વગેરે આયુધો અને ધજાઓથી નિશાચરોની એ સેના ગંભીર ગર્જના કરતી કરતી ચારે બાજુથી શ્રીરામની પાસે આવી પહોંચી. રાક્ષસ સૈનિકો વિરોચિત વાતો કરતા હતા, યુદ્ધની પદ્ધતિ બતાવવા માટે એકબીજાની પાસે જતા હતા, ધનુષ્ય ખેંચીને એમનો ટંકાર ફેલાવતા હતા, વારંવાર મદમદ થઈને ઉછળતા હતા, જોર જોરથી ગર્જના કરતા હતા અને નગારા વગાડતા હતા. એમનો અત્યંત તુમુલ અવાજ એ વનમાં ચારે બાજુ ગુંજવા લાગ્યો. એ અવાજથી ડરી ગયેલા વનચર હિંસક પ્રાણીઓ બીજા વનમાં ચાલ્યા ગયા, જ્યાં કોઈ જાતનો કોલાહલ સંભળાતો ન હતો. વનના એ પ્રાણીઓ ભયના માર્યા પાછું વળીને જોતા પણ ન હતા. એ સેના અત્યંત વેગથી શ્રીરામ તરફ ચાલી, એમાં વિવિધ પ્રકારના આયુધો ધારણ કરનારા સૈનિકો હતા. એ સેના સમુદ્ર જેવી ગંભીર, ઊંડી અને વિશાળ દેખાતી હતી. યુદ્ધકાળમાં નિપુણ શ્રીરામચંદ્રજીએ ચારે બાજુ દ્રષ્ટિ નાખીને ખરની સેનાનું નિરીક્ષણ કર્યું અને તેઓ યુદ્ધ માટે એમની સામે આગળ વધ્યા. પછી એમણે તર્કસમાંથી અનેક બાણ કાઢ્યા અને પોતાના ભયંકર ધનુષ્યને ખેંચીને સઘળા રાક્ષસોનો વધ કરવા માટે તીવ્ર ક્રોધ પ્રગટ કર્યો. કોપાયમાન થઈને તેઓ પ્રલય કાળના અગ્નિ સમાન પ્રજ્વલિત થવા લાગ્યા. એ સમયે એમની સામે જોવું પણ અઘરું થઈ ગયું. તેજથી વીંટળાયેલા શ્રીરામને જોઈને વનના દેવતાઓ વ્યથિત થઈ ગયા. એ સમયે રોષે ભરેલા શ્રીરામનું રૂપ દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે તૈયાર થયેલા પિનાકધારી મહાદેવજી જેવું દેખાવા લાગ્યું. ધનુષ્ય, આભૂષણો, રથ અને અગ્નિ જેવી શોભા ધરાવતા, ચમકતા કવચોથી યુક્ત એ પિશાચોની સેના સૂર્યોદય સમયની કાળા વાદળોની ઘટા જેવી પ્રતીત થતી હતી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 24મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.